શ્રી નારદ પુરાણ પૂર્વ ભાગ ભાગ પહેલો અધ્યાય 18 શ્રી વિષ્ણુ મંદિરમાં ધ્વજારોપણની વિધિ અને મહિમા. શ્રી સનકજી કહે છે, હે નારદ, હવે હું ધ્વજારોપણ નામના બીજા વ્રતનું વર્ણન કરું છું, જે સર્વ પાપોને હરી લેનારું પુણ્યપ્રદ તથા ભગવાન વિષ્ણુની પ્રસન્નતાનું કારણ છે. જે ભગવાન વિષ્ણુના મંદિરમાં ધ્વજારોપણનું ઉત્તમ કાર્ય કરે છે તે બ્રહ્માદિ વગેરે દેવતાઓ દ્વારા પૂજાય છે. બીજી ઘણી બધી વાતો કહેવાથી શું લાભ? જે ગૃહસ્થ બ્રાહ્મણને સોનાનું 1000 ભાર દાન આપે છે તેના તે દાનનું ફળ ધ્વજારોપણ કર્મની બરાબર જ થાય છે. પરમ ઉત્તમ ગંગા સ્નાન, તુલસીની સેવા અથવા શિવલિંગનું પૂજન આ બધા કર્મો જ ધ્વજારોપણની બરાબરી કરી શકે છે. હે બ્રહ્મન, આ ધ્વજારોપણ નામનું કર્મ અદ્ભુત છે, અપૂર્વ અને આશ્ચર્યજનક છે. આ બધા પાપોને દૂર કરનારું છે. ધ્વજારોપણ કાર્યમાં જે જે કાર્ય જરૂરી છે તે બધાને બતાવું છું, તમે સાંભળો. કાર્તિક માસના શુક્લ પક્ષમાં દશમના દિવસે મનુષ્ય પોતાના મન અને ઇન્દ્રિયોને સંયમમાં રાખીને પ્રયત્નપૂર્વક દાંતણ કરીને સ્નાન કરવું. વ્રત કરનાર બ્રાહ્મણ તે દિવસે એક સમય ભોજન કરે, બ્રહ્મચર્ય પાળે અને ધોયેલા શુદ્ધ વસ્ત્ર પહેરીને શુદ્ધતાપૂર્વક ભગવાન નારાયણની સામે તેમનું જ સ્મરણ કરતા રહીને રાત્રે શયન કરે. ત્યાર પછી પ્રાતઃકાળે ઉઠીને વિધિપૂર્વક સ્નાન અને આચમન કરીને નિત્યપૂર્વક નિત્યકર્મ પૂર્ણ કર્યા પછી ભગવાન વિષ્ણુની પૂજા કરે. ચાર બ્રાહ્મણોની સાથે સ્વસ્તિ વાચન કરીને ધ્વજારોપણના નિમિત્તે નાંદીમુખ શ્રાદ્ધ કરે. વસ્ત્ર સહિત ધ્વજ અને સ્તંભનું ગાયત્રી મંત્ર દ્વારા પ્રોક્ષણ એટલે કે જળથી અભિષેક કરે. પછી તે ધ્વજના વસ્ત્રમાં સૂર્ય, ગરુડ અને ચંદ્રમાની પૂજા કરે. હળદર, ચોખા અને ગંધ વગેરે સામગ્રીઓથી ખાસ કરીને શ્વેત પુષ્પોથી પૂજન કરવું જોઈએ. ત્યાર પછી ગોચરમાં બરાબર એક વેદી બનાવીને તેને જળ અને ગોબરથી લીપી લેવું. પછી પોતાની શાખાના ગુહ્ય સૂત્રમાં બતાવેલી વિધિ અનુસાર પંચભૂ સંસ્કારપૂર્વક અગ્નિની સ્થાપના કરીને ક્રમશઃ આધાર અને આજ્યભાગ વગેરે હોમ કાર્ય કરવું. પછી ઘૃત મિશ્રિત ખીરની 108 આહુતિ આપવી. આ આહુતિ પ્રધાન દેવતા ભગવાન વિષ્ણુના અષ્ટાક્ષર મંત્રથી આપવી જોઈએ, જેમ કે ઓમ નમો નારાયણાય સ્વાહા. હે બ્રહ્મન, ત્યાર પછી પુરુષ સૂક્તના પ્રથમ મંત્ર એટલે કે સહસ્ત્ર શીર્ષા પુરુષ સહસ્ત્રાક્ષ સહસ્ત્રપાત સભૂમિ સર્વતઃ સ્ફૃત્વાત્ય તિષ્ઠ દશા અંગુલમ, યજુર્વેદના 31મો અધ્યાયનો પહેલો શ્લોક. પ્રથમ મંત્ર દિયો, પછી ત્યારબાદ વિષ્ણુ અનુકર્મ. વિષ્ણુઅનુકર્મ એટલે કે વિષ્ણુ નૃકમ વીર્યાણી પ્રવોચમ યહ પાર્થિવાની વિમમે રજાસી યો અસ્કભાય દુત્તર સદ્ધંસ્થમ વિચક્રમાણ સ્ત્રેધોર ગાયો વિષ્ણવે ત્વામ, યજુર્વેદ 5:18. ત્યારબાદ ઈરાવતી કહેતા, ઈરાવતુ ધેનુમતી હિ ભૂત સંયુવસિની મનવે દસ્યસા વ્યસ્કભના રોદસી વિષ્ણવે તે દાધર્થ પૃથ્વીમ ભીતો મયુખે હિ સ્વાહા, યજુર્વેદ 5:16. ત્યારબાદ વેનતે યાય સ્વાહા સોમો કહેતા, સોમો ધેનુ સોમો અવર્તમાશુ સોમો વિરમ કર્મણ્યમ દદાતી સાદન્યમ વિદથ્ય સભ્યેયમ પિતૃશ્રવણમ યો દદાસ્મદે દદા દસમે, યજુર્વેદ 34 શ્લોક સંખ્યા 21. સોમો ધેનુ મને ઉદ્યુત્યમ જાત વેદસમ, આ મંત્રોથી ક્રમશઃ 8 આહુતિ અગ્નિમાં આપવી. ત્યાર પછી ત્યાં યથાશક્તિ બિભ્રાંડ બૃહત પીબતુ સૌમ્યમ મધુ વગેરે, યજુર્વેદ 33મો અધ્યાય 30મો શ્લોક. યજુર્વેદ 33મો અધ્યાય 30મો શ્લોક સૂર્યદેવતા સંબંધી મંત્રો તથા સન્નો મિત્ર સંવરુણ, યજુર્વેદ 36મો અધ્યાય 9મો શ્લોક. વગેરે શાંતિ સૂક્તના મંત્રોના પાઠ અથવા જપ કરવા અને પવિત્રતાપૂર્વક ભગવાન વિષ્ણુને સમીપ રાત્રે જાગરણ કરવું. બીજા દિવસે પ્રાતઃકાળ નિત્યકર્મ સમાપ્ત કરીને ગંધ પુષ્પ વગેરે દ્વારા ક્રમશઃ પહેલાંની જેમ જ ભગવાનની પૂજા કરવી જોઈએ. ત્યાર પછી તે સુંદર ધ્વજને મંગલવાદ્ય, સુક્તપાઠ, સ્તોત્રગાન અને નૃત્ય આદિ ઉત્સવ સાથે ભગવાન વિષ્ણુના મંદિરમાં લઈ જવું. હે નારદજી, ભગવાનના દ્વાર પર અથવા મંદિરના શિખર પર થાંભલા સહિત તે ધ્વજને પ્રસન્નતાપૂર્વક દ્રઢતા સાથે સ્થાપિત કર્યો. પછી ગંધ પુષ્પ અક્ષત ધૂપ દીપ વગેરે મનોહર ઉપચારો તથા ભક્ષ્ય ભોજ્ય વગેરે પદાર્થયુક્ત નૈવેદ્યોથી ભગવાન વિષ્ણુની પૂજા કરવી. આ પ્રમાણે ઉત્તમ અને સુંદર ધ્વજને દેવાલયમાં સ્થાપિત કરીને પરિક્રમા કરવી. ત્યારબાદ ભગવાનની સામે આ સ્તોત્રનો પાઠ કરવો. હે પુંડરીકાક્ષ, હે કમલનયન, તમને નમસ્કાર છે. હે વિશ્વભાવન, તમને નમસ્કાર છે. હે ઋષિકેશ, હે મહાપુરુષ, હે સર્વના પૂર્વજ, તમને નમસ્કાર છે, જેણે આ સંપૂર્ણ જગત ઉત્પન્ન કર્યું છે, જેમનામાં આ સર્વ પ્રતિષ્ઠિત છે અને પ્રલયકાળ આવતા જેમનામાં આનો લય થશે તે ભગવાન વિષ્ણુનું શરણ લઉં છું. બ્રહ્માદિ દેવતા પણ જેમના પરમ ભાવ યથાર્થ સ્વરૂપને જાણતા નથી તે જ્ઞાન સ્વરૂપ શ્રી હરિને હું વંદન કરું છું. અંતરિક્ષ જેમની નાભી છે, દ્યુલોક જેમનું મસ્તક છે અને પૃથ્વી જેમના ચરણ છે તે વિશ્વરૂપ ભગવાનને હું પ્રણામ કરું છું. સંપૂર્ણ દિશાઓ આ જેમના કાન છે, સૂર્ય અને ચંદ્રમા જેમના નેત્ર છે, તથા રૂખ સામ તથા યજુર્વેદ જેમનાથી પ્રકાશિત થયા છે તે બ્રહ્મ સ્વરૂપ ભગવાન વિષ્ણુને હું નમસ્કાર કરું છું. જેમના મુખથી બ્રાહ્મણ ઉત્પન્ન થયા છે, જેમની ભુજાથી ક્ષત્રિયોની ઉત્પત્તિ થઈ છે, જેમના ઉરુથી વૈશ્ય પ્રગટ થયા છે અને જેમના ચરણથી શુદ્રનો જન્મ થયો છે, વિદ્વાન લોક માયાના સંયોગથી જેમને પુરુષ કહે છે, જે સ્વભાવતઃ નિર્મળ શુદ્ધ નિર્વિકાર તથા દોષોથી નિર્લિપ્ત છે, જેમનો ક્યાંય અંત નથી, જે કોઈનાથી પરાજિત થતા નથી અને ક્ષીરસાગરમાં શયન કરે છે, શ્રેષ્ઠ ભક્તો પર જેમની સ્નેહધારા સદા પ્રવાહિત થતી રહે છે તથા જે ભક્તિભાવથી જ સુલભ થાય છે તે ભગવાન વિષ્ણુને હું પ્રણામ કરું છું. પૃથ્વી વગેરે પાંચ ભૂત તન્માત્રાઓ ઇન્દ્રિયો તથા સૂક્ષ્મ અને સ્થૂળ બધા પદાર્થોનું જેમનાથી અસ્તિત્વ છે, ચારે બાજુ મુખવાળા તે સર્વવ્યાપી પરમેશ્વરને હું નમસ્કાર કરું છું, જેમણે સંપૂર્ણ લોકોમાં ઉત્તમથી ઉત્તમ નિર્ગુણ અત્યંત સૂક્ષ્મ પરમ પ્રકાશમય પરબ્રહ્મ કહેવામાં આવ્યા છે તે શ્રી હરિને હું વારંવાર પ્રણામ કરું છું. યોગીશ્વરો જેમને નિર્વિકાર અજન્મા શુદ્ધ બધી બાજુ ભુજાઓવાળા તથા ઈશ્વર માને છે, જે સમસ્ત કારણ તત્વના પણ કારણ છે, જે ભગવાન પ્રાણી માત્રના આત્મા છે, આ જગત જેમનું સ્વરૂપ છે તથા જે નિર્ગુણ પરમાત્મા છે તે ભગવાન વિષ્ણુ મારા પર પ્રસન્ન થાઓ. જે માયાથી મોહિત અજ્ઞાની પુરુષોને માટે હૃદયમાં રહીને પણ તેમનાથી દૂર રહે છે અને જ્ઞાનીઓને માટે જે સર્વત્ર પ્રાપ્ત છે તે ભગવાન વિષ્ણુ મારા પર પ્રસન્ન થાઓ. ચાર ચાર બે પાંચ તથા બે અક્ષરવાળા મંત્રોથી જેમના માટે આહુતિ આપવામાં આવે છે, ચાર કહેતા ઓ આશ્રવય, બીજા ચાર કહેતા અસ્તુ શ્રોષટ, બે કહેતા યજ, પાંચ કહેતા યે યજામહે અને બીજા બે કહેતા વષટ. આ અક્ષરોવાળા મંત્રોથી જેમના માટે આહુતિ આપવામાં આવે છે તે વિષ્ણુ ભગવાન મારા પર પ્રસન્ન થાઓ. જે જ્ઞાનીઓ, કર્મયોગીઓ તથા ભક્તોને ઉત્તમ ગતિ પ્રદાન કરવાવાળા છે તે વિષ્ણુ પાલક ભગવાન મારા પર પ્રસન્ન થાઓ. જગતનું કલ્યાણ કરવા માટે શ્રીહરિ લીલાપૂર્વક જે શરીરોને ધારણ કરે છે, વિદ્વાન લોકો તે બધાની પૂજા કરે છે, તે લીલા વિગ્રહધારી ભગવાન મારા પર પ્રસન્ન થાઓ. જ્ઞાની મહાત્મા જેમને સચ્ચિદાનંદ સ્વરૂપ નિર્ગુણ તથા ગુણોના અધિષ્ઠાન માને છે તે ભગવાન વિષ્ણુ મારા પર પ્રસન્ન થાઓ. આ પ્રમાણે સ્તુતિ કરીને ભગવાન વિષ્ણુને પ્રણામ અને બ્રાહ્મણોનું પૂજન કરવું. ત્યાર પછી દક્ષિણા અને વસ્ત્ર વગેરે દ્વારા આચાર્યની પણ પૂજા કરવી. હે વિપ્રવર, ત્યાર પછી ભક્તિભાવથી યથાશક્તિ બ્રાહ્મણોને ભોજન કરાવો. પછી સ્ત્રી પુરુષ તથા બંધુજનોની સાથે સ્વયં પણ ભોજન કરીને તથા નિરંતર ભગવાન નારાયણનું ચિંતન કરતા રહેવું. હે નારદજી, જેટલી ક્ષણો સુધી વાયુમાં તે પતાકા ફરે છે તેને ચડાવનાર મનુષ્યના તેટલા જ પાપ સમૂહ અવશ્ય નષ્ટ થઈ જાય છે. મહાપાતકોથી યુક્ત તથા સંપૂર્ણ પાતકોથી દૂષિત પુરુષ પણ ભગવાન વિષ્ણુના મંદિરમાં ધ્વજા ફરકાવીને સર્વ પાતકોથી મુક્ત થઈ જાય છે. જે ધાર્મિક પુરુષ ધ્વજાને આરોપિત જોઈને તેનું અભિનંદન કરે છે તે બધા અનેક પાપોથી મુક્ત થઈ જાય છે. ભગવાન વિષ્ણુના મંદિરમાં સ્થાપિત કરેલી ધ્વજા જ્યારે પોતાની પતાકા ફરકાવવા લાગે છે તે સમયે અડધા પળમાં જ જે તેને ચડાવનાર પુરુષના સંપૂર્ણ પાપોને નષ્ટ કરી નાખે છે. અધ્યાય 18 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી.